Tenggelam. Om Avatarine Shri Swaminarayanaya Namo Namaha Shri Hari Krishnaya Namo Namaha Shri Purna Purushottamaya Namo Namaha સ્વામીની વાતો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, ભગવાન જીવના ગુણ અવગુણ સામું જોતા નથી. તે કોઈક જીવ ભગવાનની સ્તુતિ કરીને એમ બોલે, જે હું ગુનેગાર છું તેના ભગવાન ગુના માફ કરે. અમને તો એક જન્મ મરણનો રોગ ટાળતા આવડે છે, બીજું આવડતું નથી. અને સર્વ પ્રકારની આસક્તિ ટળી જાય તો આલોકને દેહ તે ગમે નહીં, ને આલોકમાં રહેવું પડે તે દુઃખ થાય, એમ બોલ્યા. તે ઉપર પ્રશ્ન પૂછ્યું, જે આસક્તિ રહે છે તેનું દુઃખ થાય છે, તેનું કેમ સમજવું? પછી તેનો ઉત્તર કર્યો, જે એ દુઃખ સારું કરે છે, કેમ જે નિર્માની રહેવાય. તે ભગવાન કરતા હશે, તે ઠીક કરતા હશે. ને દેહનું રૂપ તો ગામ ફરેણીમાં સુરા ખાચરને કાન દેખાડ્યો તે ભેળી ઉલટી થઈ, તેમ બીજાને દેખાય તો એવું થાય. વચનામૃત વંચાવીને તેમાં બહુ વાત કરીને બોલ્યા, જે આવું જ્ઞાન તો સંગે કરીને ને કાળે કરીને થાય. જેમ વિદ્યા ભણે છે તેમ થાય, પણ અનુગ્રહ થકી ન થાય. ને અનુગ્રહ કરે તો સમાધિ થાય. તે વિજ્ઞાનદાસજીને અક્ષરધામ દેખાતું તો પણ બે ઘર કર્યા, ને સાધુએ કાઢ્યા ત્યારે નીકળ્યા. માટે જ્ઞાન શ્રેષ્ઠ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામીએ વાત કરી કે જીવ છે એના અવગુણ સામું ભગવાન જોતા નથી. ભગવાન છે ખૂબ દયાળુ છે. ભગવાનની કોઈ જીવ સ્તુતિ કરે તો ભગવાનના ગુના છે માફ કરી દે છે, કારણ કે ભગવાન છે બધાના પરમ પિતા છે. બાળક કંઈક ભૂલ કરે, પણ જો એ ભૂલનો બાળક સ્વીકાર કરે તો એ ભૂલને માફ કરવી એ પિતાની ફરજ છે, પણ સ્વીકાર કરવો પડે. બીજું સ્વામીએ કીધું કે અમને તો જન્મ મરણનો રોગ ટાળતા આવડે છે, બીજું આવડતું નથી. સ્વામીએ વચનામૃત વાંચન કરાવી અને પછી સ્વામીએ કીધું કે આવું જે જ્ઞાન છે એ અતિશય શ્રેષ્ઠ છે. અને એવું જ્ઞાન કઈ રીતે થાય? સ્વામી કે લાંબા સમય સુધી જો આવી રીતનો સંગ કરે તો આવું જ્ઞાન થાય. એક જ વખતની અંદર કોઈ અનુગ્રહ કરે અને કૃપા કરે તો આવું જ્ઞાન ન થાય. એટલા માટે જ્ઞાનને શ્રેષ્ઠ કીધું છે, કારણ કે જ્ઞાન ન હોય તો સ્વામી કે અનુગ્રહ કૃપા કરે તો સમાધિ થઈ જાય, પણ જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી સુષુપ્તિ અવસ્થામાં આપણે જઈએ છીએ તો એક પ્રકારની આમ જોવો તો સમાધિ જેવું જ છે ને. પહેલામાં આપણને સુષુપ્તિનું સુખ આવે છે, પહેલામાં આપણને જે તે ધામનું કે સુખ આવશે, પણ જાગ્યા પછી તો આપણે જેવા હોય એવાને એવા જ. એટલે જ્ઞાન જ્યાં સુધી દ્રઢ ન થાય ત્યાં સુધી જે કાંઈ કૃપા છે એ પણ ફળદાયી નીવડતી નથી. એટલે જ્ઞાનને શ્રેષ્ઠ કીધું. સત્સંસ્કારવાળો જે જીવ હોય એ કદાચ કોઈક દેશકાળના યોગે કરી અને યોગ ભ્રષ્ટ થયો હોય તો પણ એ અંતે તો ભગવાન સુધી પહોંચી જાય છે. નીલકંઠ પ્રભુ એ વનમાં જ્યારે વિચરણ કરતા હતા એ સમયે મહારાજ સત્રધર્મા રાજા એમના રાજ્યમાં મહારાજ પધાર્યા અને અનેક અસુરોનો નાશ કરાવ્યો. ત્યારબાદ મહારાજ ઘોર જંગલની અંદર પ્રવેશ કરે છે. જંગલની એ જાળીઓમાં ચાલતા ચાલતા મહારાજે એક રાક્ષસને જોયો. રાક્ષસ સૂતો હતો એકદમ મસ્ત થઈને, અને એ સમયે મહારાજ ત્યાં આવ્યા. મહારાજની તો કુંબળી કાયા, પણ મહારાજ નિર્ભીક, મહારાજને કોઈનો ભય ન લાગે. મહારાજે રાક્ષસની પાસે આવ્યા અને મહારાજે એના મસ્તક ઉપર પાટું માર્યું અને મહારાજના ચરણનો સ્પર્શ થયો એટલે પેલો રાક્ષસ હતો એ તરત સફાળો બેઠો થઈ ગયો. પણ પ્રભુના ચરણનો સ્પર્શ થયો ને એટલે એની મતિ બુદ્ધિ એમાં પ્રકાશ થયો હશે. તરત જ એ રાક્ષસ મહારાજના ચરણોમાં પડી ગયો. રાક્ષસ અને પાછો નમસ્કાર કરે, આશ્ચર્યની વાત કહેવાય. કારણ કે આપણે જોઈએ મહારાજ વિચરણ કરતા હતા, અનેક પ્રદેશોમાં મહારાજે વિચરણ કર્યું તો ઘણા સાધુ વેશમાં હતા છતાં પણ મહારાજનો દ્વેષ કરતા, નમસ્કાર કરવાની તો વાત પછી રહી, અપમાન કરે, ગાળો દે, અને આ તો રાક્ષસ છતાં પણ નમસ્કાર કર્યા. એટલે એનો અર્થ એવો થયો કે બાહ્ય પરિવેશથી એ જીવ ઓળખાતો નથી. જો એ જીવ દૈવી હોય તો કદાચ રાક્ષસીઓનીમાં હોય તો પણ એનામાં દૈવી ગુણો જ રહેલા હોય, અને કદાચ એ જીવ આસુરી છે તો પછી કદાચ એ સાધુના વેશમાં હોય તો પણ એ આસુરી જ છે. એટલે મહારાજે એવા ઘણા આસુરી જીવોનો નાશ પણ કરાવ્યો, અને આવા દૈવી જીવ હોય એને મહારાજ એનું કલ્યાણ પણ કર્યું છે. રાક્ષસ તરત જ દંડવત પ્રણામ કરીને મહારાજના ચરણનો સ્પર્શ કર્યો, તરત જ ઓળખી ગયો કે આ ભગવાન છે. કારણ કે પ્રભુના ચરણનો સ્પર્શ થયો એટલે એને પૂર્વનું બધું જ્ઞાન થઈ ગયું. પછી એણે સ્તુતિ કરી મહારાજની, કીધું પ્રભુ આપ તો સર્વજ્ઞ છો, બધું જાણો છો, અને મને પણ જ્ઞાન કરાવનારા આપ જ છો, છતાં પણ હું તમને મારી વાત કરું. હવે એ રાક્ષસ પોતાના પૂર્વજન્મની વાત કરે છે. રાક્ષસે કીધું કે પૂર્વજન્મમાં હું તૈલંગ દેશનો રાજા હતો. તૈલંગ દેશ એટલે આંધ્રપ્રદેશ, અત્યારે જે તેલંગાણા રાજ્ય અલગ પડ્યું, યસ, એ પ્રદેશ બધો એ તૈલંગ પ્રદેશ કહેવાય, એ દેશનો એ રાજા હતો. એણે કીધું પ્રભુ મારા રાજ્યની અંદર એક વખત બે બ્રાહ્મણો, એકનું નામ જયદેવ અને બીજાનું નામ મુકુંદદેવ, બંને ખૂબ પવિત્ર બ્રાહ્મણો હતા, ધર્મનિષ્ઠ, એટલા માટે આ બંને પ્રતાપી એવા ભૂદેવો, એમને બંનેને ત્યાં સંતાનનો જન્મ થયો. જયદેવને ત્યાં એક બાળકીનો જન્મ થયો અને મુકુંદદેવને ત્યાં એક બાળક પુત્રનો જન્મ થયો. જૂના જમાનાની એવી રીતિ હતી કે નાનપણની અંદર જ એ સગ પણ સગાઈઓ કરી લેતા, થઈ જતી. પણ અત્યારે એવું રહ્યું નથી, કારણ કે પછી પાછળથી ઘણા બધા પ્રશ્નો થાય, એટલે સારું છે. એટલે એ બંને ભૂદેવોએ સગપણ તો કરી નાખ્યું, પણ થોડા વર્ષો વીતા એટલે જે મુકુંદદેવ એમનો દીકરો હતો એને શીડીનો, શીતળાનો રોગ નીકળ્યો. અને એ રોગ એ સમયે તો ભયંકર હતો અને ઘણા બધા લોકો એમાં મૃત્યુ પણ પામતા, અને કદાચ કોઈક બચી જાય તો એના શરીરની અંદર ખોડખા પણ આવી જાય, આંખો જતી રહે, હાથ લુલા થઈ જાય, કાં અપંગ થઈ જાય, બેરા થઈ જાય, અનેક અનેક પ્રશ્નો થાય. એટલે જીવે તો પણ એને પછી જીવવા જેવું સુખ રહે નહીં, આવો ભયંકર રોગ હતો. પછી તો એની રસી શોધાણી, ડૉક્ટર જેનર એમણે એની રસી શોધી, પછી એ સાવ રોગ ગયો. અત્યારે આપણે કોરોના છે, એની રસી શોધવાનું કામકાજ ચાલે છે. ઘણા બધાએ ઘણી બધી રસીના પ્રયોગો કર્યા છે, પણ હજી સક્સેસફુલ જોઈએ એવું થયું નથી. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ઝડપથી કંઈક રસી શોધાય તો પછી આપણે શાંતિથી જીવી શકીએ. એટલે એ શીડીનો રોગ નીકળ્યો અને એમાં એની આંખો જતી રહી. હવે આંધળો થઈ ગયો, હવે અંધ થઈ જાય પછી એને દીકરી કોઈ પરણાવે નહીં. એટલે જયદેવને એમ થયું કે હવે મારે એને દીકરી કેમ દેવી. પછી એને વાત તો ન કરી, પણ પોતાની રીતે એણે પછી સગાઈ તોડીને બીજાની સાથે સગ પણ કરાવી નાખ્યું. પણ હવે ગામમાં હોય એટલે વાત તો પહોંચી જાય. વાત મુકુંદદેવને ખબર પડી કે જયદેવે એની દીકરીનું સગ પણ છે એ બીજે કરી નાખ્યું છે. એટલે મુકુંદદેવ છે એને પણ એમ થયું કે હવે એણે મને કીધું નથી તો હું એની પાસે શા માટે જાઉં, હું સીધો રાજ્યમાં ફરિયાદ કરું. એટલે એ રાજાની પાસે આવે છે. આ કોણ વાત કરે છે? આ રાક્ષસ. અને એ સમયે પોતે રાજા હતા. રાજાની પાસે આવીને ફરિયાદ કરી કે એ મહારાજ, તમારી પાસે હું ન્યાય માગવા માટે આવ્યો છું. મારો દીકરો છે એનું નાનપણની અંદર જ જે જયદેવ ભૂદેવ છે એમની દીકરી સાથે સગપણ થયેલું, હવે આને શીતળાનો રોગ થયો ને એમાં એની આંખો જતી રહી, એમાં એણે મને પૂછ્યા વિના સગપણ તોડી નાખ્યું, આવો અન્યાય થઈ રહ્યો છે મારી સાથે, આ કેમ યોગ્ય કહેવાય? કારણ કે અત્યાર સુધી મેવા મીઠાઈ ખાધા હોય, પ્રસંગોમાં મોટામાં આપતા હોય લાડુ આ તે બધું, અને પછી સમાજની અંદર એ ખોટું દેખાય ને, એટલે કે આ કેમ યોગ્ય કહેવાય એમ, મને પૂછ્યા વગર આ રીતે કરે. પછી જે વસ્ત્રો આપ્યા હોય, ઘરેણાઓ મોકલા હોય આ તે બધું, એ બધું એમને પાછું જૂનું કરીને પછી પાછું મોકલી દીધું, એટલે આ યોગ્ય ન કહેવાય, મને ન્યાય આપો. રાજા તો વિચારમાં પડી ગયા, કારણ કે અત્યાર સુધી આવો કોઈ દિવસ પ્રશ્ન આવ્યો નહોતો. એટલે એણે કીધું કે જરૂર ન્યાય થશે, પણ એને બધાના રાજ્ય પુરોહિતો હોય એમને બધાને પૂછ્યું, એમને કોઈને ખબર નહોતી. પછી શાસ્ત્રો ખોલ્યા, પરાશર સ્મૃતિ, મનુસ્મૃતિ, યજ્ઞ યાજ્ઞવલ્કય સ્મૃતિ, બધી સ્મૃતિઓમાં જોયું કે આવો પ્રશ્ન આવે તો શું કરવું, એમ કે કોઈક વર હોય એમને ખોડખા પણ આવે કે હાથે થાય તો પછી કન્યા એમને દેવી કે ન દેવી, તમારું શું કહેવું છે? તમે ના પાડો છો બરાબર. રાજાએ બધા શાસ્ત્રોમાં જોયું, બધા ધર્મશાસ્ત્રોની અંદર, તો એમાં પણ એવી જ વાત લખેલી હતી કે જો કોઈ ખોડખા પણ આવે તો પછી એને કન્યા ન દેવી. એટલે રાજાએ નિર્ણય કર્યો કે શાસ્ત્ર આવું કહે છે, મુકુંદદેવ તમે ન્યાય માગવા માટે આવ્યા છો, પણ છતાં શાસ્ત્ર પ્રમાણે ન્યાય છે એ તમારા પક્ષમાં નથી આવતો. જયદેવ જે કર્યું છે એ બરાબર છે. જયદેવ બ્રાહ્મણને પણ બોલાવવામાં આવ્યા, એમની સાથે પણ વાત કરી. એટલે મુકુંદદેવ કહે કે શાસ્ત્રની વાત આખી અલગ છે અને મારે કુળ પરંપરા વસ્તુ આખી અલગ છે, કારણ કે શાસ્ત્રના આચાર કરતાં પણ જે કુળનો આચાર છે એ બળવાન છે. આ રીતે તકરાર થવા માંડી રાજાની સાથે. પણ રાજાએ ને પોતાને ધર્મની નિષ્ઠા, પોતે કન્ફ્યુઝ તો હતા જ અને શાસ્ત્ર દ્વારા જે રસ્તો મળ્યો હતો એ પ્રમાણે એને રસ્તો કાઢ્યો હતો. એટલે પછી એ પોતે અડગ રહ્યા કે મારો નિર્ણય બદલશે નહીં, કારણ કે શાસ્ત્ર આ રીતે કહે છે. પણ મુકુંદદેવ હતા એ પણ પોતે સમર્થ હતા. એણે કીધું કે વાત તમારી સાચી, તમે શાસ્ત્ર પ્રમાણે ન્યાય કરવા માગતા હોય તો કોઈ વાંધો નથી, પણ તમે મારી સાથે અન્યાય કરો છો એ માટે હું તમને શાપ આપું છું કે તમે 9 માસની અંદર રાક્ષસ થઈ જશો, રાક્ષસ યોનિમાં જતા રહેશો. હવે આવો શાપ થયો, રાજા તો ખડભડી ગયા, કારણ કે પોતે તો ન્યાય કરવા માગતા હતા, એમને કોઈ એવું પક્ષાપક્ષી હતી નહીં, ધર્મ કરતા ધાડ પડી. એટલે પછી તો પોતાને અતિશય ગમગીન થઈ ગયા જયદેવ ત્યાં હાજર. એટલે જયદેવજીએ વિચાર કર્યો કે મારા પક્ષમાં ન્યાય આવ્યો છે તો મારે પણ કંઈક કરવું જોઈએ. એમણે કીધું, રાજા તમે મૂંઝાવો નહીં, હું તમને વરદાન આપું છું કે તમે રાક્ષસયોનિને પામશો, પછી તમને પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થશે અને એ તમારો મોક્ષ કરશે અને એ યોનિમાંથી તમારો ઉદ્ધાર કરશે. પછી તો થોડો સમય વીતો અને એ રાજા 9 મહિના થયા પછી રાક્ષસયોનિને પામ્યા, રાક્ષસ બની ગયા. રાક્ષસનું પછી આખો આહાર અલગ હોય, એ તો માંસ ભક્ષણ કરતો હોય. એટલે પછી એને આખી પોતાની ટીમ બનાવી રાક્ષસોની અને પોતે રાક્ષસોની ટીમનો સરદાર, કારણ કે અહીંયા પોતે રાજા હતો એટલે અહીંયા રાજા જ થાય. કેટલા બધાને નીચે રાક્ષસો એ બધું એના માટે આહાર લઈ આવે જમવા માટે અને આ આરામ કરે. એમાં એક દિવસ આ રાક્ષસ કરતાં પણ બીજો મોટો એક રાક્ષસ વૈતાળ નામનો એ જંગલમાં આવ્યો, એ પ્રદેશમાં આવ્યો અને આના કરતાં મોટો હતો. એટલે આના જે બધા શિષ્યો હતા, રાક્ષસ શિષ્યો, એ બધાને એને વશ કરી લીધા અને એની સાથે લઈ ગયો. ભૂતમાં આવું જ કંઈક હોય ને, ભૂત હોય, એક મોટો ભૂત હોય, એના નીચે ટોળકી હોય આખી, પછી એનાથી મોટો ભૂત આવે તો બધા એને વશ થઈ જાય. એટલે આ રાક્ષસના જે બધા હતા શિષ્યો, એ બધા એ મોટો રાક્ષસ લઈ ગયો. એટલે હું એકલો થઈ ગયો, આ રાક્ષસ વાત કરે છે કે હું એકલો થઈ ગયો. હવે મારા માટે જે બધું આહાર જમવાનું બધું લઈ આવતા એ બધું બંધ થઈ ગયું, હવે મારે તકલીફ થઈ ગઈ. હું જંગલમાં ભટકતો અને એમાં મને એક બ્રાહ્મણ જે પોતે કાંચી જતો હતો પણ એ રસ્તામાં ભૂલો પડી ગયેલો એ મને મળ્યો. એટલે મેં તો સીધી એને માણસ ગંધાય માણસ ખાવ પકડી લીધો. પેલો બિચારો કરગરવા લાગ્યો, પૂછ્યું કોણ છો તું? કે હું ચતુર્ભુજ નામનો બ્રાહ્મણ છું. ક્યાં જાય છે? કાંચીપુરીમાં. શા માટે? હું, મારો ગરીબ પરિવાર છે, મારા માતા પિતા ખૂબ વૃદ્ધ થયા છે, ઘરમાં 2 દીકરીઓ છે, મારી 2 બહેનો છે, એમને મારે પરણાવવાની છે અને એના માટે થોડા પૈસાની જરૂર છે, પૈસા લેવા માટે જાઉં છું. ઘરે મારી 2 બહેનો અને વૃદ્ધ માતા પિતા એ રાહ જુએ છે, મને જવા દો. ખૂબ કરગર્યો પણ આને પેટમાં ભૂખ લાગેલી, ખૂબ કરગર્યો કે મને જવા દો એટલે છતાં પણ આને ભૂખ લાગેલી. એટલે મેં, રાક્ષસ કહે છે કે મેં એ બ્રાહ્મણનો ભક્ષ કરી નાખ્યો અને એનું પાપ ખૂબ મોટું લાગ્યું અને પાપના પરિણામે પછી હું એકદમ જડતાને પામી ગયો અને અજગરની જેમ મારું શરીર એમનેમ પડ્યું રહે છે અને હું અહીંયા હતો અને એમાં પ્રભુ આપ અહીં પધાર્યા અને આપના ચરણ સ્પર્શથી એ મને પૂર્વભૂનું આ બધું જ્ઞાન થયું. પ્રભુ હવે મારું કલ્યાણ કરો. ખૂબ દિન ભાવે આર્તનાદથી પ્રાર્થના કરી મહારાજે કીધું કે તમારું કલ્યાણ હવે થઈ ગયું, પણ તમારે હજુ એક જન્મ લેવો પડશે. મહારાજે એમને અસુર યોનિ રાક્ષસનો દેહ છોડાયો અને કીધું જા સોરઠની અંદર જેતપુર ગામમાં એક કાઠી એ બસિયા જ્ઞાતિની અંદર કુળમાં તું જન્મ ધારણ કરજે. અમે વનમાં વિચરણ કરતાં કરતાં ત્યાં પધારશું ત્યારે અમારી સાથે તારો મેળાપ થશે અને પછી તું આત્યંતિક મુક્તિને પામીશ. રાક્ષસનો દેહ છૂટી ગયો અને પછી જેતપુરની અંદર એણે જન્મ ધારણ કર્યો. બસિયાકોળની અંદર નામ હતું રતો અને પછી સત્સંગમાં ખૂબ પ્રખ્યાત છે રતો બસિયાનું નામ. પછી તો મહારાજની સાથે જ રહેતા અને મહારાજની સાથે જ્યાં બનેલી પ્રસંગ હતો એમનું બધું એમને જ્ઞાન હતું પૂર્વજન્મનું. એટલે ઘણી વખત એ સંતો હરિભક્તોની આગળ એ આ બધી વાત કરતા અને એના આધાર ઉપર પછી આ પ્રસંગને વિહારી લાલજી મહારાજે આ લીલામૃત ગ્રંથની અંદર લખ્યો છે. પૂર્વનો એવો સંસ્કાર હોય તો એ ખૂબ કામ કરે છે. હરિભક્ત થાય કોઈ પણ જીવ એમાં ત્રણ વસ્તુ એમાં પાયારૂપ હોય. કાં તો એને પૂર્વનો એવો બળિયો સંસ્કાર હોય તો એ સત્સંગી થાય, કાં તો પછી એ મુક્ત હોય અક્ષરધામના કે બીજા કોઈ ધામના એ મુક્ત હોય તો એ હરિભક્ત થાય, અને ત્રીજું એ યોગ ભ્રષ્ટ જીવાત્મા હોય તો એ મુક્ત થાય. સંસ્કાર એટલે કોઈક જગ્યાએ એમને સંત પુરુષ એમના આશીર્વાદની પ્રાપ્તિ થઈ ગઈ હોય, ક્યાંક યોગ થઈ ગયો હોય, ભૂલે ચૂકે પણ ભગવાન કે સંતોના અર્થે એણે એવું કોઈ કર્મ કર્યું હોય અને એ કર્મનો એ જે સંસ્કાર પડી ગયો હોય એ સંસ્કારના આધાર ઉપર, પછી આ જન્મનો હોય કે પછી પૂર્વજન્મનો હોય, એ સંસ્કાર પડ્યો એટલે એક દિવસ એ જો દૈવી જીવ હશે તો એ ભગવાનના માર્ગે ચાલશે. બીજો છે એ મુક્ત જીવાત્મા, જેને પોતાની ઈચ્છાથી અથવા તો ભગવાનની ઈચ્છાથી એ આ લોકમાં આવ્યા હોય અને અનેક જીવોને એ પોતાના યોગ દ્વારા એ સત્સંગ કરાવે અને અનેકને પાછા એ ભગવાનની એ મુક્ત પંક્તિમાં ભેળવે. આ બીજો પ્રકાર. અને ત્રીજો એ છે યોગ ભ્રષ્ટ જીવાત્મા, જે આ પ્રકારના કોઈક સંસ્કારથી જ સાધના કરતાં કરતાં પોતે ભગવાનના માર્ગે ચાલતા હોય પણ એની સાધના કંઈક અધૂરી રહી ગઈ હોય, કોઈક ખામી રહી ગઈ હોય, એના આધાર ઉપર ફરીને એને જન્મ ધારણ કરવો પડે તો એ યોગ ભ્રષ્ટ જીવાત્મા બને છે. અને પછી એ પોતાની સાધના પૂર્ણ કરી અને ભગવાનના ધામને પામે. આ ત્રણ રીતે એ જીવ છે એ સત્સંગી થાય છે. મહારાજ ત્યાંથી વિચરણ કરતા કરતા આગળ ચાલ્યા. ત્યાં જંગલમાં જે ચાલ્યા જાય છે ત્યાં એક વૃદ્ધ સાધુ સેવકરામ, ખૂબ જ દયનીય પરિસ્થિતિ, લોહીખંડ પેટ બેસણું થઈ ગયેલું એટલે કે એ ઝાડાની અંદર બધું લોહી ને એવું પડે, શરીરમાં અતિશય અશક્તિ આવી ગઈ હોય, સેવાનું કરવાવાળું કોઈ નહીં, આવી પરિસ્થિતિ જોઈ અને મહારાજને દયા આવી અને મહારાજ એમની સેવા કરવા માટે રોકાયા. થોડોક વિચાર કરીએ તો ખ્યાલ આવે કે મહારાજે કેવો વિચાર કર્યો હશે. મહારાજ પછી આપણે વાત જાણીએ છીએ કે કૃતજ્ઞ જાણીને મહારાજે ત્યાગ કર્યો, તો મહારાજ પહેલેથી નહીં જાણતા હોય, એ તો જીવની સામે દ્રષ્ટિ કરે ત્યાં એને એને અનંત જન્મોનું જ્ઞાન થઈ જાય, એના સ્વભાવ પ્રકૃતિનું જ્ઞાન થઈ જાય, બધું જ જ્ઞાન હોય એમને, પણ છતાં મહારાજે એક આદર્શ પૂરો પાડવા માટે મહારાજ ત્યાં રોકાયા. દરરોજ મહારાજ એમની સેવા કરે છે, સવારે નવડાવે, ધોવડાવે, એમના માટે ભોજન બનાવવાનું હોય. હવે જંગલમાં સીધું સામાન તો હોય નહીં, થોડુંક નજીકમાં શહેર હતું અને આની પાસે સોનામરો હતી, તો એ સોનામરો લઈ, 1000 સોનામર હતી, તો એ સોનામરો આપે અને સોનામરોમાંથી એ મહારાજ છે થોડું ઘણું સીધું સામાન લઈ આવે અને એમાંથી રસોઈ બનાવે. પણ હવે સોનામરો એટલી જ આપે કે એના પોતા પૂરતી જ રસોઈ થાય, બાકી બધું પોતે સાચવી રાખે, અને એમાંથી રસોઈ બની હોય એ પોતે જમી જાય. સેવક રામ, મહારાજે બધી મહેનત કરી હોય, બધું વાસણને બધું ખાલી વાસણ બધા મહારાજને પછી આપી દે અને મહારાજ બધું ધોવે અને સાફ કરે બધું, પણ પછી સેવક રામ એમ પૂછે નહીં કે બ્રહ્મચારી તમે કંઈક જમ્યા છો કે નહીં, વસ્તીમાં જઈને કંઈક ભિક્ષા ભિક્ષા માગી એવા છો કે નહીં, કાંઈ પૂછે નહીં. એટલે મહારાજે એમને કૃતજ્ઞ જાણ્યા. છતાં પણ મહારાજે સેવા તો પૂરેપૂરી કરી, એકદમ બરાબર સાજા થઈ ગયા સેવક રામ, ત્યાં સુધી એની સેવા કરી. અને એ સાજા થઈ ગયા પછી મહારાજે એમનો ત્યાગ કર્યો. મહારાજ આના દ્વારા ઘણું બધું શીખવે છે. કદાચ કોઈ વ્યક્તિમાં આપણને દોષ દેખાતો હોય, છતાં પણ જો એ દુઃખી છે તો પહેલાં એના દુઃખ સામું જોવું જોઈએ, પછી આપણને માને છે એમાં પછી કોઈ પણ પ્રકારના ભેદભાવ એની દ્રષ્ટિ ન હોવી જોઈએ, માત્ર એના દુઃખ સામે આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. કારણ કે આપણે એવું માનીએ છીએ કે આનામાં આ દોષ છે કે આ ખામી છે, પણ હકીકતમાં અત્યારે એની બીજી કંઈક જરૂર છે. એ તો પછીની વાત છે કે પછી એનામાં એ પરિવર્તન આવી શકે, પણ અત્યારે એને આ જરૂર છે, તો અત્યારે આપણે એને આના દ્વારા એમાંથી બહાર કાઢવા જોઈએ. એટલે કોઈ પણ વ્યક્તિનું જે દુઃખ છે એ પહેલાં સમજવું જોઈએ કે એને કયું દુઃખ છે, ત્યાર પછી જ જો દુઃખ સમજી અને એમાંથી એને બહાર કાઢવામાં આવે પછી એના જે દોષો છે, સ્વભાવ પ્રકૃતિઓ છે, એ બધું ફેરફાર થઈ શકે. મહારાજે એમની સેવા કરી, એમને સાજા કર્યા. 2 મહિના સુધી મહારાજે સેવા કરી, ત્યારબાદ મહારાજ આગળ ચાલ્યા. મહારાજ શિરંગ ક્ષેત્રમાં આવ્યા. એ સમયે હવે જંગલની અંદર મહારાજને કંઈ આહાર મળ્યો નહીં. 3-4 દિવસ જતા રહ્યા, પીવાનું કંઈ પાણી પણ મળ્યું નહીં. મહારાજ તો ઘણી વખત આવી રીતે ઉપવાસ થતા મહારાજને, પણ સાથે શાલિગ્રામ ભગવાન હોય, ભગવાનની પણ સેવામાં પ્રભુને શું ધરાવવું, ભગવાનને શું ધરાવવું. 5મા દિવસે ચાલતા ચાલતા એક નાનકડું અમથું તળાવ આવ્યું, એટલે મહારાજે તળાવના કાંઠે સ્નાનાદિક કર્યું, સંધ્યા કર્માદિક બધું કર્યું, અને ત્યાં પેલી પરબોડિયાની જે ફળી હોય ને એ મળી ગઈ મહારાજને થોડી. એટલે મહારાજે એનો આહાર કર્યો ઠાકોરજીને ધરાવીને, અને પછી એક બાજુમાં કૂવો હતો ત્યાંથી એ શાલિગ્રામ ભગવાનને એ સ્નાન કરે. પણ સ્નાન કરાવતા કરાવતા જે સ્નાન કરાવે તો પાણી બધું ગાયબ થઈ જાય. એટલે મહારાજને વિચાર થયો કે શાલિગ્રામ ભગવાન ઘણા દિવસથી કંઈ મળ્યું નથી, એટલે તરસાથી આવે છે. એટલે મહારાજ તો ફરીને પાછા કૂવામાંથી પાણી સીંચીને પાછું રેડે, પાછું બધું પાણી ગાયબ થઈ જાય. ધીરે ધીરે કરતાં મહારાજે લગભગ 5-6 વખત એ પોતાની જે કઠારી હતી એમાંથી મહારાજે પાણી રેડ્યું, પણ બધું જ પાણી એ શાલિગ્રામ ભગવાન પી ગયા. અને પછી પાણી રેડ્યું તો પછી પાણી રહ્યું, એટલે પછી મહારાજને એમ થયું હવે શાલિગ્રામ ભગવાન છે તૃપ્ત થઈ ગયા છે. આ રીતે મહારાજ છે એ વનની અંદર વિચરણ કરતા મહારાજ એ પોતે અનેક જીવોના કલ્યાણ કરતા પછી એ દુઃખી જીવ હોય, ગમે તેવો એ પછી પૂર્વના સંસ્કારવાળો જીવ હોય, એ અનેક જીવો જે ભારત વર્ષની અંદર હતા એમના કલ્યાણ માટે જ મહારાજની યાત્રા હતી. ત્યારે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આવા જ કોઈક સંસ્કારો પ્રાપ્ત કરીને આપણે અહીં બેઠા છીએ, એ પ્રભુ હવે આ જન્મની અંદર જ અમે તમારા ચરણો સુધી પહોંચી શકીએ એ પ્રાર્થના કરીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ.